યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદેશ દુર્વિલસિતમ ઋણમ પરમ મંગલમ વક્રમ મંગલકૃચપા યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલમૂર્તિરાસુ જગતો નિત્યમ ક્રિયાન મંગલમ. હલો હલો હલો હલો ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 23માં શ્રી નારાયણ ઉવાચ. વાનપ્રસ્થસ્ય વક્ષ્યામિ નિયમાનથ તે મુને તૃતીય આયુષો ભાગે તૃતીયાશ્રમયીરિતઃ. ભગવાન નરનારાયણ કહે છે કે જીવનના તૃતીય ભાગમાં વાનપ્રસ્થાશ્રમ ગ્રહણ કરવો. ચાર આશ્રમ કીધા, બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, ચાર વર્ણ કહ્યા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર ચાર વર્ણ છે એ ભગવાનની ઈચ્છાથી પ્રાપ્ત થાય છે. એમાં આપણું કંઈ ચાલતું નથી. ભગવાન જે વર્ણમાં આપણને જન્મ આપે એ આપણો વર્ણ. બ્રાહ્મણને ત્યાં જન્મીએ તો આપણે બ્રાહ્મણ. ગુણાતીતાનંદ સ્વામી એવું લખ્યું કે બ્રાહ્મણને ત્યાં જન્મ થયો એટલે પોતાને બ્રાહ્મણ માને. એમ આપણો અક્ષરને ત્યાં જન્મ થયો એ આપણે અક્ષર માનવું, વર્ણ અને આશ્રમથી ઉપર. એમ વર્ણ છે એ આપણા પૂર્વકર્મને અનુસારે, ઋણાનુબંધના અનુસારે, જે તે વર્ણના માતા પિતા થકી આપણને આ શરીર મળે એટલે વર્ણ સિલેક્શન કરવું એ આપણા હાથમાં નથી, એ પરમાત્મા, કર્મફળ પ્રદાતા એવા પરમાત્મા આપે છે. પણ એમ છતાં એ ગમે તે વર્ણની અંદર હોય, બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય કે ક્ષત્રિય હોય, પણ જો ભગવાનને પ્રાપ્ત કરવાની મુમુક્ષુતા ઉત્કટ હોય તો એમના માટે પણ શાસ્ત્રએ એક માર્ગ રાખ્યો. અને એ માર્ગ એટલે આશ્રમ વ્યવસ્થા. બ્રહ્મચર્ય આશ્રમ એ ત્રણેય માટે છે, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય. જ્ઞાન સંપાદનનો સમય છે તો એ વખતે ગુરુના આશ્રમમાં જે આપણે આગળ બધા ધર્મો જોયા એવી રીતે રહેવું અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. ત્યાર પછી જો અતિશય તીવ્ર વૈરાગ્ય હોય તો બ્રહ્મચર્ય આશ્રમમાંથી સીધું જ સંન્યાસ આશ્રમમાં. તો વચ્ચેના બે આશ્રમ છે એ મુમુક્ષુતા ઈચ્છા, ભગવત પ્રાપ્તિ માટેની પ્રબળ ઈચ્છા, એમના આધારે આશ્રમનું સિલેક્શન છે. આશ્રમ સિલેક્ટ કરવાની સ્વતંત્રતા ભગવાને આપણને આપી છે, કયા આશ્રમમાં જવું. એ તમને સંતોએ કીધું હશે કે સાધુ થઈ જાઓ એમ, પણ તમે તોય સિલેક્ટ કર્યું કે આપણે આ આશ્રમ સિલેક્ટ કરવો છે. આ છેલ્લે આવશે, હવે આમાં આવશે, હવે આજ આજ બધું લગભગ આવી જાય. હા, તમારે છેલ્લે આવશે, લઈએ તો આવશે. તો એવી રીતે ગ્રહસ્થાશ્રમમાં જો તીવ્ર વૈરાગ્ય ન હોય તો ગ્રહસ્થાશ્રમમાં જવું, તીવ્ર વૈરાગ્ય હોય તો સીધું સંન્યાસાશ્રમમાં જવું. ગ્રહસ્થાશ્રમને વિશે 50 વર્ષની અવસ્થા હોય એટલે કે જીવનના બીજા ભાગના અંત સુધી ગ્રહસ્થાશ્રમમાં રહી, અને જીવનનો ત્રીજો ભાગ એટલે 51, એટલે સંતો બહુ સહજ કે હવે વનમાં પ્રવેશ કરવાનો સમય થઈ ગયો. વાનપ્રસ્થ એટલે વનમાં પ્રસ્થાન કરે એને વાનપ્રસ્થ કહેવાય, વનમાં જે રહે એ વાનપ્રસ્થ. 50 વર્ષની ઉંમર સુધી એ ગ્રહસ્થાશ્રમ કહેવાય. 51થી પછી વાનપ્રસ્થાશ્રમ શરૂ થાય. એટલે અહીંયા નારાયણ ભગવાન એવું કહે છે કે તૃતીયો આયુષો ભાગે, કે આયુષ્યના ત્રીજા ભાગમાં, પહેલો ભાગ બ્રહ્મચર્યાશ્રમ, બીજો ભાગ ગ્રહસ્થાશ્રમ અને ત્રીજો ભાગ વાનપ્રસ્થાશ્રમ, એને વાનપ્રસ્થાશ્રમ કહ્યો છે. એ સમયે શું કરવું? તો કે અનુકૂલાસ્વ સેવાયામ વિરક્તા ચ તપઃ પ્રિયા, યદી પત્ની ભવેતરહી તયા સહ વનમ વિશેત. જો પત્ની અનુકૂળ હોય, પોતાની સેવા કરે એવા હોય, વિરક્ત એટલે કે વૈરાગ્યવાળા હોય, તપનિષ્ઠ હોય, તપોનિષ્ઠ હોય, એવા જો પત્ની હોય તો પત્નીની સાથે વનમ વિશે વન્ય વિશે જાવું, ઘર છોડી દેવું, રાજમહેલ છોડી દેવો, દુનિયા છોડી દેવી અને જંગલમાં જઈ અને નિવાસ કરવો. પત્ની અનુકૂળ ન હોય તો પછી પત્ની માટેની રક્ષણ અને પોષણની ભલામણ દીકરાઓને કરી અને પોતે એકલાએ વનમાં જવું. પણ વનમાં જવું એ વાત પાકી. અને પત્ની છે એને અનુકૂળતા ન હોય તો એ ન આવે તો ચાલે, પણ આપણે તો જવું જ. આમાંથી 51 વર્ષ તો લગભગ કોઈના થયા નથી એટલે બધા આપણે અત્યારે અહીંયા છીએ. એ 51થી ઉપર વી ગયા. હરીશભાઈ કેટલામું? 58. તો હવે તમારે પૂરું થવા આવ્યું વન. તો હવે જોકે તમે તો ગુરુકુલ માટે જ છો એટલે સવાર સાંજ અહીંયા જ હોય તમે, એટલે વાંધો ન હોય. કેમ દાંત કાઢો છો બધે? પછી ત્યાં વનમાં જઈને શું કરવું? આગળ આવશે, તમે મૂંઝાતા નહીં. વનમાં જેટલા જેટલા જવાનું લખ્યું છે ને એમાં આગળ આવશે. આપણા ફેવરમાં જ છે વાસુદેવ મહાત્મ્ય. વનમાં જઈને શું કરવું? તો કે નિર્ભય થઈને ત્યાં નિવાસ કરવો, ડરવું નહીં. પશુ પક્ષી જેમ મહારાજ હતા વર્ણિ વેશે, એ વનને વિશે નિર્ભય થકા વિચારતા હતા. મહારાજે એવું લખ્યું કે આખલા પાડા સાંડ વાઘ વરુ દીપડા એ જંગલમાં હોય તો અમને ક્યારેય મરવાની બીક લાગતી નહીં, એમ નિર્ભય થઈ અને વનમાં વિચારવું, તપ પરાયણ થવું, સાવધાન રહેવું. પાછું એવું કીધું, આળસું નહીં થઈ જવાનું. ભગવાનને પ્રાપ્ત કરવામાં ભરતજીને જે મૃગલામાં હેત થઈ ગયું અને કલ્યાણનો માર્ગ છે તૂટી ગયો, એવી રીતે આપણે ક્યાંક આસક્ત ન થઈ જઈએ એટલા માટે સાવધાન રહેવું. અને બીજો અર્થ કરવો હોય તો એ પણ કરી શકાય કે વનમાં રહેતા હોય તો જે પ્રાણી એ કોઈ આપણો શિકાર ન કરી જાય એવી રીતે થોડું સાવધાન રહેવું. એ ત્યાં જઈ અને પર્ણકુટી બનાવવી, પણ પોતે બહાર રહેવું. જંગલમાં જઈ પર્ણકુટી બનાવવાની, પણ પર્ણકુટીમાં રહેવાનું નહીં. પર્ણકુટી શા માટે બનાવવાની? તો કે જ્યારે લગ્ન થયા એ વખતે જે અગ્નિ આપ્યો, આગળ આવી ગયું ને 16 સંસ્કારની વાત થઈ એમાં, એ અગ્નિના રક્ષણને માટે પર્ણકુટી બનાવી, અગ્નિને પર્ણકુટીને વિશે રાખવા અને આપણે પર્ણકુટીથી બહાર વાસ કરવો. ઉનાળો હોય ત્યારે પંચાગ્નિ તાપવા, ચારેય દિશામાં અગ્નિ પ્રગટાવવા અને ઉપર સૂર્યનારાયણ એ પંચ અગ્નિ તાપા કહેવાય. મહારાજે એ ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર કહ્યું છે. શીતકાળ હોય, શિયાળાનો સમય હોય, ત્યારે જળાશયને વિશે અથવા નદીને વિશે ગળા સુધી ડૂબી જઈએ એટલે સુધી પાણીમાં રાતવાસો કરવો, એને જળવાસ કહેવાય, ઉદવાસ કહેવાય. કેમ થશે? વાંધો નહીં આવે ને? વાનપ્રસ્થાશ્રમ કર્યા જેવો જેવો અત્યારે આ માઘ માસ ચાલે છે, સવારમાં ઠંડા પાણી, હવે તો સારું થઈ ગયું છે, આજે ઠંડી વહી ગઈ. અને વર્ષા ઋતુમાં વરસાદ છે એ માથે પડે, મેઘની ધારા એ માથે પડે એવી રીતે એ રહેવું. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે ભક્ત ચિંતામણીમાં કે મહારાજ છે એ રામાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી જ્યારે પત્ર લખે છે ત્યારે આ બધા જ લક્ષણો એ મહારાજના છે. છે ઋતુમાં મહારાજ છે જેવી જેવી રીતે તપ કરવું પડે એવી રીતે તપ કરે છે. આવી રીતે વર્તે ત્યારે જીત ક્રોધ થાય, ક્રોધ જીતાઈ જાય, શરીરમાંથી અભિમાન થોડું ઓછું થાય. પછી કોઈ શરીરની આકાંક્ષાઓ, અપેક્ષાઓ, પંચવિષયની અપેક્ષાઓ એ ન રહે એટલા માટે પછી ક્રોધ પણ ન થાય, કારણ કે કામનાથી જ ક્રોધ ઉત્પન્ન થાય છે. કામના પૂરી ન થાય એટલે ક્રોધ થાય. જીતેન્દ્રિય થાય, શરીર જીતાય, ઇન્દ્રિયો જીતાય, ઇન્દ્રિયોનો નિગ્રહ થાય, સંયમ થાય. આનું કારણ પણ એ છે કે તીવ્ર વૈરાગ્ય નહોતો એટલે ગૃહસ્થાશ્રમમાં ગયા. ગૃહસ્થાશ્રમને વિશે જે બી પોતપોતાની યોગ્યતા ધન સંપત્તિ એ પ્રમાણે એમણે વિષય ભોગ ભોગવા. હવે એ વિષય ભોગમાંથી વિરક્ત થવા માટે આ બધી સાધના છે કે જેવી જેવી ઋતુ છે એ પ્રમાણે ગ્રીષ્મ ઋતુમાં પંચાગ્નિ તાપે. હવે અહીંયા એસીમાં રહ્યા હોય ને ત્યાં જઈને પંચાગ્નિ તાપવાનું. શિયાળાની અંદર ઠંડા પાણીમાં રહેવાનું. હવે અહીંયા આપણે ફલાણા લોશન ને ઓલા લોશન લગાડીને ચામડી કૂણી રાખતા હોય અને ત્યાં જઈને થઈ જ જાય ઠંડુ પાણીમાં આખો દિવસ કાળું ભટ્ટ ચામડું થઈ જાય. એટલે એનાથી ત્વચા ઇન્દ્રિય જીતાય છે. વર્ષા ઋતુમાં મેઘની ધારા સહન કરે તો આ બધા થકી શરીરમાંથી આપણને જે અભિમાન છે, શરીરમાં જે આત્મબુદ્ધિ છે એ ધીરે ધીરે ઓછી થાય, ઇન્દ્રિયોનો નિગ્રહ થાય, એટલે આપણી વૃત્તિઓ શરીરમાંથી તૂટે, પંચ વિષયમાંથી તૂટે અને આત્માને વિશે વિલીન થાય. અને આ તમામ દુઃખ જ્યારે સહન કરીએ એટલે ધીરજતા આવે, પેશન્સ, અને લક્ષ્ય છે એ ક્લિયર હોય કે મારે ભગવાનને પ્રાપ્તિ કરવી છે, એના માટે હું આ કરું છું. એટલે એમની વૃત્તિઓ છે પવિત્ર થાય, વૃત્તિઓ પવિત્ર થાય, પછી આ બધી સાધનાઓ છે એનું ફળ છે એ પ્રાપ્ત થવા માંડે. એટલે આગળ એવું લખ્યું કે કપડાય કેવા પહેરવા, તો કે પાંદડા હોય અથવા તો તણખલા હોય તો એ તણખલાને આ માટી ઘૂંટી રાખીને વીણ અને પછી વીંટી દેવાને, આદિવાસીઓ પહેરતા હોય ને એ ટાઈપના પાંદડાનું આચ્છાદન વસ્ત્ર બનાવીને પહેરવું અથવા તો તણખલાનું આચ્છાદન વસ્ત્ર બનાવીને પહેરવું અથવા વલકલ પહેરવા, મૃગચર્મ વગેરે પહેરવું. પણ જે આપણે આવા પોલિસ્ટર, રિબોક, પીટર ઇંગ્લેન્ડ એવા બધા ન પહેરવાય, એમ હાઈ લેવલના. જમવું શું, તો કે ઋષિધાન્ય. ઋષિધાન્ય એટલે સાંબો, ઋષિઓનું ધાન્ય સાંબો કહેવાય એ, અને એવા બીજા બધા ઘણા બધા ધાન્ય છે. અથવા તો ફળ, કંદમૂળ એ જમવું જે વનમાં આપણને પ્રાપ્ત થતું હોય એ. કેવી રીતે જમવું, તો કે અગ્નિથી પકાવીને જમો તોય વાંધો નહીં, કારણ કે અગ્નિ ભરી રાખ્યો છે તો એનાથી પકાવીને જમીએ તોય વાંધો નહીં, અથવા ન પકાવીએ ને કાચે કાચું જમીએ તોય વાંધો નહીં, અથવા તો સૂર્યે પકાવેલું હોય એવું જમીએ તોય વાંધો નહીં. સૂર્યે પકાવેલું હોય એટલે સોલાર કુકર હારે લઈ જવાનું અને પછી એમાં ખીચડી બાફીને જમવાની, એમ નહીં હો, હવે સોલાર કુકર આવી ગયા છે ને. સૂર્યે પકાવેલાનો અર્થ એવો છે કે વૃક્ષ ઉપર જે ફળ છે એ પાકી ગયા છે, એવા ફળ એ સૂર્યએ પકાવેલા કહેવાય, એવા ફળ છે એ પણ જમી શકાય. અને જો દાંત વૈયા ગયા હોય તો પછી આવું બધું કાચું આ તે જમી ન શકાય, તો શું કરવું, તો કે એક પથ્થરનો ખાંડણીઓ રાખવો અને એમાં પથ્થરથી એને વાટી નાખવું અને વાટીને પછી જમવું, પણ જમવાનું તો એ જ. ત્યાર પછી આગળ કહ્યું કે એ કેવી રીતે આ બધું અનાજ લઈ આવવું, કેવી રીતે ફળ ફૂલ લઈ આવવા, કેવી રીતે, તો કે મધ્યાહન પહેલાં પોતે જ જંગલમાં જઈ અને ફળ લઈ આવવા અને એ ફળ ફૂલ એ જમવા, અથવા કોઈ આપી જાય તો એ જમવું. ક્યારેક કોકને એમ થાય કે ઋષિ મહારાજ સારું તપ કરે છે અને કોઈ દઈ જાય, પણ મધ્યાહન પહેલાં, એના પછી નહીં, બપોર પછી નહીં. બપોર પછી જો કોઈ લઈ આવે તો એમને ક્યારેય ગ્રહણ ન કરવું, એટલે કે એકટાણું જમવું, એમ એકટાણું, બીજું ટાણું ન જમવું. અને ખેતીમાંથી પકાવેલું અન્ન હોય એ તો ક્યારેય ગ્રહણ ન કરવું, એટલે જે ઘઉં આ તે બીજું ત્રીજું હોય એ તો ક્યારેય ગ્રહણ ન કરવું. હલો, અઘરું થઈ ગયું. આમાં એવું કહેવાય છે કે 40 વર્ષ પછી 45 વર્ષની ઉંમર થાય કે 50 વર્ષની ઉંમર થાય ને, એટલે લોટ ધીરે ધીરે ઓછો કરી દેવો જોઈએ. પછી શું જમાય? તો કે દાળ છે એ જમો, એનો વાંધો નહીં. ખીચડી જમો, એનો વાંધો નહીં. શાક જમો, એનો વાંધો નહીં. એ જેટલું જમો એટલું સારું, પણ લોટ જેટલો ઓછો પેટમાં જાય એટલું સારું. રોગ બધા ઓછા થઈ જાય. ટ્રાય કર્યું એ તો કરજો. અત્યારે જેટલું પણ આ મેદસ્વિતાપણું છે ને, એ બધું લોટના કારણે છે. પછી એ ઘઉંનો હોય તોય, ભલે ને ચણાનો હોય તોય, ભલે ને મેંદાનો હોય તોય, ભલે અને આપણી રુચિ વધારે મેંદા બાજુ હોય, જે હાડમાં હાડ પચવામાં મેંદો છે એ અંદર જાય, અથવા મેંદાની આઈટમ અંદર જાય, એટલે એમ કહેવાય કે 70-72 કલાકે પચે. હવે 72 કલાકમાં તો કેવું થઈ જાય બધું. ચણા છે, ચણાનો લોટ એ જાય એ 48 કલાકે પચે, અને બાકીનું બધું 24 કલાકે. બરાબર ને સાહેબ? કંઈ ખોટું હોય તો કહેજો. મેંદો વધારે ટાઈમ લે. હા, અને જો ચોંટી ગયું, કારણ કે આપણું આંતરડું એવું છે કે આમ સીધી પાઇપલાઇન નથી, કે પ્રેશર મારો એટલે બધું નીકળી જાય. પણ તમને ખબર હોય તો આપણે જે સિંક હોય છે ને, સિંકમાં નથી એટલે આમ વળિયા વળિયા વાળી નળી આવતી, એવા આપણા આંતરડા છે, એટલે એમાં બધું અંદર ખૂંચી જાય, ચોંટી જાય, અને આંતરડું પકડી લે પછી એને નીકળતા વાર લાગે, એટલે બધું ના પાડી છે. એમ મેંદો એટલે પ્લાસ્ટિક લ્યો, કોઈ દી હડે જ નહીં. શું કહ્યું, એમાં ધનેડા પડી જાય તોય નહીં. બરાબર, એટલું સારું. એમ એમાંથી એટલું બધું આમ કે હાનિ વધારે છે ફાયદા કરતા. એટલે આરોગ્યની દ્રષ્ટિએ એ સારું છે કે આવું બધું અન્ન ઓછું જાય. અને અહીંયા એટલા માટે જેવું કીધું છે કે ખેતીમાંથી પકાવેલું અન્ન છે એ ક્યારેય ગ્રહણ ન કરવું. તો કેવું ગ્રહણ કરવું? તો કે વન્ય હોય, જંગલમાંથી જે ઉગ્યું હોય ને સહજતાથી એ લઈ લેવું, એનો વાંધો નહીં. અને અગ્નિ કાર્ય કરવું, એટલે કે જેમ ગ્રહસ્થાશ્રમમાં હતા ત્યારે સવાર સાંજે અગ્નિ બારી રાખ્યો તો એના આધારે યજ્ઞ કરતા હતા, અગ્નિહોત્ર પુરોડાસ વગેરે એ બધું કરવું, હોમરૂપ કાર્ય કરવું. અને એ પણ વન્ય ધાન્યથી જ કરવું, જંગલમાંથી જે મળી આવ્યા એવા ધાન્ય હોય, સાંબો આદિ એનાથી કરવું. એમની સાથે સાથે કમંડળ ધારણ કરવું, દંડ ધારણ કરવો, અગ્નિહોત્ર કરવું, અને કેશ જે માથાના, દાઢી મૂછ વગેરે, શરીરના રૂવાડા વગેરે, એ ક્યારેય ઉતારવા નહીં, એને ક્યારેય ધોવા નહીં. એવું લખ્યું છે આમાં, ધોવા નહીં. એટલે સંન્યાસી હોય અથવા એ વાનપ્રસ્થી હોય તો ધોવે નહીં માથું. કદાચ પલાળ્યું હોય તો પછી એમને એમ રહેવા દે, પણ એને માથે શેમ્પુ નાખી અને જટાને સુવાળી કરે એવું નહીં. એમ એ આજે કરે છે, પણ આમ સંન્યાસી આપણે જોઈએ હિમાલય બાજુ જઈએ તો લગભગ એની બધી જટા છે ને એ એમને મજ હોય. એમ હા, કાંઈ ન થાય. આ એ રામચંદ્રજી ભગવાને જ્યારે વનવાસ લીધો ત્યારે ક્ષીર છે એ લગાડી દીધું, એટલે એમાં જટામાં કાંઈ વાંધો ન આવે અને અકબંધ રહે. પછી નખ હોય એ કાપે નહીં, દાંતને ધોવે નહીં, એટલે સવારમાં બ્રશ ન કરે. ભૂકા કાઢ નહીં કેવો. અંગાની અમર્દયન સ્નાનયાત, શરીરને ચોળી ચોળીને ન નાય, પાણીમાં ડૂબકી મારીને બારા. આમ ચોળવાનું નહીં, શેમ્પુ તો લગાડવાનું જ નહીં, એ તો વાત જ નથી હો. લક્ષ લીરીલ તો અડવાના જ નહીં. આજે આગળ આવશે એમાં હું નહીં ઊંઘવાનું, ઊંઘે તોય પ્રોબ્લેમ. બોલો, અમુક વસ્તુ તો એવું કીધું છે આમાં. અંગોને ચોળીને ક્યારેય સ્નાન ન કરવું. જમીન ઉપર આસન કરીને સૂવું. દેશ, કાળ, બળ અવસ્થાના અનુસારે તપ કરવું. આટલું કર્યા પછી પાછું તપ કરવું, પાછું દેશ કાળ અને અવસ્થાના અનુપ્રમાણે આપણને શરીરની અનુકૂળતાને બેહવાનું. હવે એમાં ચાર પ્રકારના વાનપ્રસ્થિઓ કયા છે? એક ફૈનપ વાનપ્રસ્થિ, બીજા ઔદુંબર વાનપ્રસ્થિ, ત્રીજા વાલ્ખિલ્ય વાનપ્રસ્થિ અને ચોથા વૈખાનસ વાનપ્રસ્થિ. એમાં ફૈનપ વાનપ્રસ્થિ કોને કહેવાય? તો કે વૃક્ષ ઉપરથી પાકેલા અને પાકી ગયા પછી એમની રીતે જ નીચે પડી ગયેલા જે ફળ હોય એ ફળ ખાઈ અને જે જીવન જીવે એને ફૈનપ કહેવાય, ફૈનપ વાનપ્રસ્થિ. એનો અર્થ એવો કે ફળને તોડીને વૃક્ષને દુઃખ પણ નહીં આપવાનું, એટલા બધા દયાવાળાએ જે એમણે ત્યાગ કર્યો છે એવું જ ફળ લેવાનું. અને આમ કહીએ તો હાંખનું ફળ પણ નીચે પડી ગયું હોય એવું. ઔદુંબર એટલે કેવા? તો કે સવારમાં ઊઠે ત્યારે જે દિશામાં દ્રષ્ટિ પડે પહેલી એ દિશામાં જવાનું, ત્યાંથી જે મળે એ જમવાનું, એ ઔદુંબર કહેવાય. વાલ્ખિલ્ય એટલે કેવા? તો કે નવું અન્ન કંઈક મળ્યું, આજે ગયા ને કંઈક જે મળી ગયા એવું અને એ રાખ્યું, પછી બીજે દિવસે કંઈક નવું અન્ન મળ્યું તો આ જૂનાનો ત્યાગ કરી દે અને નવું છે એ લઈ લે. પણ જૂનાનો ત્યાગ કરવો, નહીતર આપણે વિચારી રાખીએ ભાઈ આજ નહીં તો કાલ કામમાં આવશે, ભલે ને જીવું કે, અથવા તો નવું છે એ હંગરી રાખીએ ને જૂનું પહેલાં પતાવી દઈએ. નથી, કેરીનો દાબો નાખે તો પછી એમાંથી બગડેલી બગડેલી લેતા જાય કે હાલો પહેલાં બગડેલી બગડેલી ખૂટવાડી દઈએ, કે એને છેલ્લે સુધી બગડેલી બગડેલી જ ભાખમાં આવે. બોલો, એના કરતાં આમાં એમ કીધું બગડેલી કાઢી નાખવાની અને પછી જે છે એમાંથી લેવાની, એમ જૂનું હોય એ છોડી દેવાનું અને નવું અન્ન છે એ જ ગ્રહણ કરવાનું. એને વાલ્ખિલ્ય વાનપ્રસ્થિ કહ્યા. અને છેલ્લા વૈખાનસ વાનપ્રસ્થિ એટલે ખેડા વિના જે અન્ન પાક્યું હોય, ધાન્યાદિક પાક્યું હોય, તો એમના દ્વારા જે જીવન યાપન કરે એને વૈખાનસ વાનપ્રસ્થિ કહ્યા. આવા ચાર પ્રકાર છે, એ આજીવિકાના આધારે, જીવન ગુજરાનના આધારે એ ચાર પ્રકાર કહ્યા છે. હવે વાનપ્રસ્થાશ્રમ કેટલા સમય સુધી કરવો? તો કે મિનિમમ 12 વર્ષ તો કરવો, એમાં અશક્ત હોય તો 8 વર્ષ કરવો, એટલું બધું ન થઈ શકે એમ હોય તો 4 વર્ષ કરવો, એટલું બધું ન થઈ શકે એમ હોય તો 2 વર્ષ કરવો, અને એટલું ન થાય એમ હોય તો મિનિમમ 1 વર્ષ તો કરવો જ. હલો, 1 વર્ષ માટે તો આપણે આવું કરી શકીએ કે નહીં? કપાવીએ ટિકિટ હિમાલયની. હાલો આગળની લાઈન જો, પેલા મનીષભાઈ વાહેથી આમ ધક્કો મારવા તૈયાર ઊભા છે કે વિદાય સમારંભ કરી જ દઈએ. કે અને આવી રીતે યથાશક્તિ વનમાં વાસ કર્યા પછી 12 વર્ષ, 8 વર્ષ, 4 વર્ષ, 2 વર્ષ કે 1 વર્ષ વાનપ્રસ્થાશ્રમમાં ગાળ્યા પછી પછી સંન્યાસ આશ્રમનો સ્વીકાર કરવો. આવી રીતે વાનપ્રસ્થિઓના ધર્મ કહ્યા. હવે સંન્યાસ આશ્રમના ધર્મ કહે છે, જો તીવ્ર વૈરાગ્ય હોય તો જ સંન્યાસ આશ્રમ હિતકારી થાય છે. ફરીવાર કીધું પાછું, યદિ સ્યાત તીવ્ર વૈરાગ્યમ તર્હી ન્યાસો હિતાવહ વસેત તત્રેવાન્યથા તુ યાવત જીવમ વને દ્વિજાહ. કે જો તીવ્ર વૈરાગ્ય હોય તો સંન્યાસ આશ્રમને ગ્રહણ કરવો, નહીતર જિંદગી પર્યંત વાનપ્રસ્થિ થઈને રહેવું, છેલ્લા શ્વાસ સુધી વાનપ્રસ્થિ થઈને રહેવું. આનો અર્થ એવો થયો કે વાનપ્રસ્થાશ્રમ કરતાં સંન્યાસ આશ્રમ છે એ થોડો વધારે કઠણ છે. એટલે અત્યાર સુધીમાં જે પણ કીધું એ બહુ સહેલું છે, આપણે કરી શકીએ એવું છે. હવે જે કહેવાના છે એ થોડુંક કઠણ હશે આના કરતાં. એમ યથાવિધિ કૃતત્યાગ સ્તુર્યાશ્રમમાં સ્થિત સાચ્છાદનમ તુ કૌપીનમ કંથામેકામ ચ ધારયેત. હવે એમણે સંન્યાસાશ્રમવાળાએ શું કરવું? તો કે વિધિપૂર્વક જેમણે તુર્યાશ્રમ એટલે કે સંન્યાસ આશ્રમ, ચોથો આશ્રમ, એમાં જે રહ્યા છે બધું જ ત્યાગ કરીને, સંન્યાસનો અર્થ એમ કે સંપૂર્ણ સમ્યક ન્યાસ, ન્યાસ એટલે ત્યાગ, સમ્યક ન્યાસઃ ઇતિ સંન્યાસઃ, સારી રીતે સંપૂર્ણપણે જેમણે સમગ્ર ત્યાગ કરી દીધું છે એવા સંન્યાસી, એમણે કૌપિનભર રહી અને ઉપર આચ્છાદન કરી શકાય એવું એક વસ્ત્ર રાખવું, એક કંથા રાખવી, દંડ કમંડળું એ ધારણ કરવું, પાણી ગાળવા માટેનું એક વસ્ત્ર રાખવું, સદાચારવાળા એવા જે દ્વિજ હોય એટલે બ્રાહ્મણ વૈશ્ય અને ક્ષત્રિય એમના ઘેરે જઈ અને મધ્યાહન પછી ભિક્ષા ગ્રહણ કરવી. વાનપ્રસ્થમાં એમ કીધું કે મધ્યાહન પહેલાં, અને આમાં એમ કીધું કે મધ્યાહન પછી. એવું કેમ કીધું હશે? બસ એટલા માટે કે વાનપ્રસ્થાશ્રમની અંદર મધ્યાહન પહેલાંનો અર્થ એમ થાય કે ત્યાં જઈ અને ભિક્ષા માગીએ એટલે એમણે જે તૈયાર કર્યું હોય એ પહેલાં તમને જમાડે અને પછી એ બધા જમે, એટલે જેટલું સારું સારું હોય એટલું એટલું ભાગમાં આવે. અને મધ્યાહન પછી સંન્યાસાશ્રમે ભિક્ષા ગ્રહણ કરવી એનો અર્થ એમ કે બધાએ જમી લીધું હોય, પછી વધુ ઘટ્યું હોય, પછી રોટલી એક વધી હોય અને શાક ચમચી વધ્યું હોય તો એટલામાં પતાવી લેવાનું, અને દાળ ભાત ન હોય તો પછી ચાલે, એમ જે વધુ ઘટ્યું છે એમાંથી ભિક્ષા કરવી. ત્યાર પછી સંન્યાસી હોય તો એમણે ગ્રહસ્થના એક જ ઘેરે દરરોજ ભિક્ષા માગવા માટે ન જવું, રસાસ્વાદમાં અતિશય આસક્ત ન થવું, અને એક જ વાર ભોજન કરવું. એ કેટલું? તો કે જેનાથી શરીરનો નિર્વાહ થાય એટલું જ, એનાથી વધારે નહીં, મિતભૂખી થવું. અને મોટા ભાગે એમણે ભિક્ષા ક્યાંથી ગ્રહણ કરવી? તો કે જે વાનપ્રસ્થી છે એમની પાસેથી જો ભિક્ષા ગ્રહણ કરે તો એ શ્રેષ્ઠ. હવે વાનપ્રસ્થી હું ભિક્ષામાં લેવું એ આગળ આવી ગયું. હવે એમની પાસે તો હોય એવું, અને એમની પાસેથી ભિક્ષા ગ્રહણ કરે તો એ શ્રેષ્ઠ. એ શ્રેષ્ઠ શા માટે? તો કે વાનપ્રસ્થી છે એ પોતે ભોગ વૈભવનો ત્યાગ કરી અને એ પણ સંયમપૂર્વક જીવન જીવે છે, એટલે એમના આચાર વિચાર બધા પવિત્ર છે. અને એવા પવિત્ર આચાર વિચારવાળા વ્યક્તિ પાસેથી ગ્રહણ કરવામાં આવેલું અન્ન છે એ પણ અતિ પવિત્ર થાય, અને એવું પવિત્ર અન્ન ગ્રહણ કરે તો એ સંન્યાસી છે, એ વિશેષ પવિત્ર થાય. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, જેમનો આહાર શુદ્ધ છે તો એમને સત્વ એ વધારે રહે છે, સત્વગુણ વધારે રહે છે, ભગવાનમાં મન વધારે રહે છે. એટલા માટે મન વગેરે અંતઃકરણ શુદ્ધ થાય એટલા માટે સંન્યાસી વાનપ્રસ્થીઓ પાસેથી ભિક્ષા ગ્રહણ કરવી એ શ્રેષ્ઠ. પછી ન હોય તો બીજે ઠેકાણે જાય તો વાંધો નહીં. ઘ્રાણેપી માંસ સૂર્યો પારાકમ વ્રતમાચરેત, જો ભૂલમાં માંસ કે દારૂ એમનો ગંધ આવી ગયો, ઘ્રાણ એટલે એની સુગંધ આવી ગઈ, આપણે શું કામ કંઈ ખોટો શબ્દ વાપરવો, ભૂલમાં દારૂ સૂંઘાઈ ગયો કે ભૂલમાં માંસ સૂંઘાઈ ગયું તો પણ, અડવાની તો વાત જ નથી, ખાલી ગંધ આવી જાય તો પણ, 12 દિવસ કન્ટિન્યુ ઉપવાસ કરવાનું વ્રત કરવું એટલે એને પારાક વ્રત કહેવાય. 12 દિવસ સુધી કોન્સ્ટન્ટ ઉપવાસ, એકાદશીનો એક જ ઉપવાસ એમ નહીં, અને એમાં એકાદશી આવી જતી તો પછી 13મો દિવસ ગણી લેવાનો, એટલે 13 ઉપવાસ ગણવાનો. એવું કીધું છે પ્રાયશ્ચિતના ઉપવાસને વિશે, જો વ્રતનો ઉપવાસ આવી જાય તો એ વિશેષ કરવો, એવું મહારાજે સત્સંગી જીવનમાં ધર્મામૃતમાં કહ્યું છે. એટલે પારાક વ્રત કરવું, જો ખાલી સૂંઘાઈ જાય તોય, કેમ પીવાઈ જાય તો કાંઈ પ્રશ્ન જ નથી. એટલે ઘણા લોકો કે અમે ઊંઘ્યા વગર નાક દબાવીને, સૂંઘાઈ જાય તો શું કામ આવું? તો કે એટલા માત્રથી ફરક પડી જાય છે. આપણે આગળના આખ્યાનો બધા સાંભળીએ છીએ, અજામિલ એક વેશ્યાનું પુષ્પ પડી ગયું અને એમણે સૂંઘ્યું, બુદ્ધિ પલટી ગઈ. વાનપ્રસ્થાશ્રમની અંદર શરીરનો સંયમ, ઇન્દ્રિયોનો સંયમ હતો એ હતો. સંન્યાસ આશ્રમની અંદર વિશેષ કરીને અંતઃકરણનો સંયમ છે. અંતઃકરણ જેટલું પવિત્ર એટલું જ બધું પવિત્ર. ઇન્દ્રિયો સંયમમાં આવ્યા ત્યાર પછી અંતઃકરણ છે એ સંયમમાં આવે, એ પવિત્ર રહે. એટલે ક્યાંય પણ ઇન્દ્રિયો અને અંતઃકરણ એ અપવિત્ર ન થાય, એમાં વળી પાછી વિષય વાસના કે પંચ વિષયના ભોગોની ઈચ્છા છે એ પ્રદીપ્ત ન થાય, એટલા માટે આવી બધી ના પાડી છે. હવે પૂર્વે મોટા મોટા રાજાઓ છે એ બધા રાજ્યોનો ત્યાગ કરી અને વાનપ્રસ્થી થઈ અને જીવન જીવતા. રઘુવંશના રાજાઓ છે એમણે લખ્યું એવું, કાલિદાસ કવિએ લખ્યું કે શૈશવે અભ્યસ્ત વિદ્યાનામ યૌવને વિષયૈષિણામ વાર્ધક્ય મુનિવૃત્તિનામ યોગે નાંતે તનુમ ત્યજામ. કે જ્યારે એમનું બાળપણ હોય તો એ વખતે એ રાજાઓ બ્રહ્મચર્ય આશ્રમનું પાલન કરી, એટલે બ્રહ્મચર્ય આશ્રમમાં રહી, ગુરુના આશ્રમમાં રહી અને વિદ્યાનું સંપાદન કરતા, અને યુવાન અવસ્થાની અંદર રાજ્યનો કારભાર યૌવને વિષય ભોગ અને રાજ્ય ધંધા બિઝનેસ વગેરે એ બધું કરતા, અને જ્યારે વાનપ્રસ્થ આશ્રમ આવે તો કે વાર્ધક્ય મુનિવૃત્તિ નામ, જેવી રીતે ઋષિ મુનિઓ જીવન જીવે એવી રીતે સંયમપૂર્વક જીવન જીવતા, અને છેલ્લે યોગે નાંતે તનુમ ત્યજામ, જેવી રીતે એક યોગી છે એ શરીરને છોડે એવી જ રીતે એ રઘુવંશના રાજાઓ છે કે યોગી થઈ અને શરીર છોડતા. આપણી હકીકતમાં સંસ્કૃતિ તો આવડી આ છે. ભલે અત્યારે કળિયુગ છે એટલે આપણે આ બધું કરી શકીએ, હવે તો જો કે વનય એવા થઈ ગયા રાજમહેલ જેવા, બધી વ્યવસ્થાઓ મળી રહી છે કે નહીં. હિમાલયમાં જઈએ તો હજી આમ થોડુંક ચાલ્યા ન હોય ત્યાં જોશીમઠ આવે, ને જોશીમઠથી થોડાક આગળ જઈએ ત્યાં ચમોલી આવે, ને ચમોલીથી થોડાક આગળ જઈએ ત્યાં બદ્રીનાથ આવી જાય. વનમાં કઈ જગ્યા ઉપર રહેવું એ એક પ્રશ્ન થઈ ગયો, કારણ કે પહેલાં જેવા તો જંગલે હવે રહ્યા નથી. અને જો કે નાઈ પાડી છે કે જંગલમાં કલયુગની અંદર વાનપ્રસ્થ આશ્રમ અને આ જે આશ્રમ છે એ બંને નિષેધ કર્યો છે સંન્યાસાશ્રમનો. આગળ આવશે આમાં નામાસ્તે બે પાંચ શ્લોક પછી. હવે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ છે આપણને સૌને વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસાશ્રમ ગ્રહણ કરવાનું વિશેષ બળ આપે. ભલે એમ કે એનો અર્થ એમ કરવાનો આપણે કે એવું આપણી અંદર વૃત્તિ પ્રગટે, ભલે આપણે ત્યાં જવું એમ નહીં, પણ એવું આપણને અંદરથી કરવાનું બળ થાય તો જે મળ્યું છે એમાં તો વિશેષ થઈ શકે, એવું બળ બુદ્ધિ અને પ્રેરણા મહારાજ આપણને સૌને આપે એટલી પ્રાર્થના સાથે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ ઠંભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, આજે ખરેડી ગામમાં મોહન બાપા મારકણા હતા, અત્યારે છે જ તે, હાલ અત્યારે રાજકોટ રહે છે. એમના ત્રણ દીકરાઓ દિલીપભાઈ, એ રાજકોટ ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી, જયંતિભાઈ, એ ગુરુકુળમાં અભ્યાસ નથી કર્યો પણ સત્સંગ ખૂબ સારો રાખે છે, અને જયેશભાઈ, એ પણ ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી. ગુરુકુળમાં ભણવા આવ્યા પછી ઘરમાં સત્સંગ થયો અને ખરેડી ગામમાં રાજકોટ ગુરુકુળ દ્વારા જે તે સમયે આજથી 15-20 વર્ષ પહેલાં ત્યાં મંદિર થયું, આપણા સંતોએ ત્યાં મંદિર બંધાવ્યું, એ મોહન બાપા મંદિરમાં ઠાકોરજીની વર્ષો સુધી પૂજારી તરીકે એમણે સેવા કરી. દર એકાદશીએ મોહન બાપા ગામના ભક્તોને ભેળા કરીને 12 કલાકની અખંડ ધૂન કરાવતા. એમના દીકરા એ દિલીપભાઈ અને દિલીપભાઈના દીકરા અર્ચિત કુમાર, એ પણ આપણા રાજકોટ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અહીંયા બગીચામાં સંતો ભક્તોની સાથે સેવામાં હતા. દિલીપભાઈને અત્યારે અહીંયા એમ્બ્રોઈડરી એમના મશીનો અને એમાં ઘનશ્યામ મહારાજના વાઘાઓ એમની ઘણી બધી સેવાઓ ઠાકોરજી માટે એ કરતા હોય, એમ્બ્રોઈડરીનું કામકાજ એ બધું કરાવે છે. ગુરુ મહારાજ વગેરે સંતોની સાથે અતિશય હેત. હમણાં છેલ્લે એક મશીન લેવાનું હતું તો કે સ્વામી કહે તો લેવું જ, નહીંતર નથી લેવું કે સ્વામી તરહુડા હતા. ફોન કર્યો એટલે સ્વામીએ કહ્યું કે વાંધો નહીં, જઈ આવો, મહારાજ તમારું કામ પૂરું કરશે. કે પછી એમણે એ મશીન લીધું. સંતોને પૂછી અને પોતાના જીવનમાં આગળ પાછળ એ બધા કાર્યો કરતા હોય એટલું હેત એમને. જયેશભાઈ છે એ ગુરુકુળમાં ભણતા ત્યારે ગુરુ મહારાજ પાસે જ અહીંયા ઓફિસમાં સેવા કરતા, દિલીપભાઈના નાના ભાઈ. હાલ આખા કુટુંબમાં કોઈને વ્યસન નથી. ગઈકાલે એ દિલીપભાઈના લગ્નના 25 વર્ષ થયા એ નિમિત્તે ઠાકોરજીને થાળ, સંતોને રસોઈ અને એ સાથે સાથે યજ્ઞ અહીંયા એમણે કરાવ્યો હતો. સાથે એમનો શુભ સંકલ્પ કે ઘનશ્યામ મહારાજને ધારણ કરવા માટે સોનાની બુટી તૈયાર કરાવી છે અને એ લઈ અને આજે અહીંયા સવારમાં આપણી સભામાં આવ્યા છે. તો દિલીપભાઈને વિનંતી કરીએ કે પૂજ્યપાદ અહીંયા આવી અને ગુરુ મહારાજની ચરણોમાં અર્પણ કરે. આવું પુષ્પ ભગત અને કંઈક હાર જેવું છે કે નથી? હા, જય સ્વામિનારાયણ. હા, પાસે આવી જાઓ એટલે ત્યાંથી મુનિસ્વામી કઈ હાથમાં લઈ લેજો તમે. પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી પાસે મોહન બાપા પણ આવ્યા છે. મોહન બાપા આવો, તમે પણ આવો સાથે. પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી પાસે આવશે અને સ્વામી છે એમને હાર પહેરાવી અને મોહન બાપા અને દિલીપભાઈને બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સાથે આજે આપણી સભામાં મુંબઈથી ગણેશ શેઠના વંશજ એવા દીપકભાઈ શેઠ એ આપણે અહીંયા ગુરુ મહારાજના દર્શન કરવા, ઘનશ્યામ મહારાજના દર્શન કરવા, આમ તો ઉનાનો પાટોત્સવ ત્યાં નારણદાસ સ્વામીએ મંદિર કરાવ્યું, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે શિખરો પૂર્ણ કર્યા અને ત્યાંનો પાટોત્સવ એ નિમિત્તે એ અહીંયા પધારેલા, તેમણે એવું નક્કી કર્યું કે આપણી બધી કથાઓ અહીંયાથી ઓનલાઈન દરરોજ સાંભળે એવા ભક્ત હૃદય. કે વચ્ચે આપણે રાઘવાનંદ સ્વામીનું સંચરિતમને વગેરે આખ્યાન ચાલતા હતા ને, ત્યારે કે મહારાજના 16 ચિહ્ન ઉપર એક વખત સ્વામી કથા કરજો. કે અવારનવાર ઠાકોરજીના થાળ, સંતોને રસોઈ એમના તરફથી હોય. આજે એ દીપક શેઠ એ પણ આપણી સભામાં આવ્યા છે, એમને પણ સંતોના આશીર્વાદ પ્રાપ્ત થાય એટલે એમને પણ વિનંતી કરું. પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી પાસે આવશે અને દીપક શેઠ છે એમને પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી પ્રસાદીનો હાર પહેરાવી અને ગુરુ મહારાજ વતી આશીર્વાદ છે આપશે. આ બાજુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ